પ્રાંતિ ભાષા ને તો સમજણ પડી લેતું હોય, એ બે ભાષા ગણતો. એટલે તમારે કઈ ભાષામાં શીખ્યા છો તો આ બધી વાતો કરો. કઈ ચિંતા બિંતા ઘટી? કઈ ચિંતા ઉપાધિ કઈ ઘટી છે? વેપારી સોદા થાવ સોદાગર થાવ કે તમામ માણસ પાસે નફો મેળવીએ. આપડે શું કહ્યું? તમામ માણસ પાસે નફો મેળવીએ. તમે તો આજ કૃષ્ણ ભગવાન આવ્યા હોય ને, તેમને કહે છે તમે શા આધાર ભગવાન થયા એટલે કૃષ્ણ ભગવાન તમને આજ દેશે બધું. નહીં આવી પુસ્તક, આવું પુસ્તક આવડ્યું તમે? આવો વિવેક કોને શીખવાડ્યો તમને? મને શંકા થઈ એટલે પૂછ્યું ને. ના પણ શંકા એ તમને જાતી પણ શંકા આવી ઉત્પન્ન થાય, કોઈને થતી નથી ને, આવી કેમ તમે ઉત્પન્ન થાય? માટે કઈ મગજમાં કઈ થયેલું કઈ રોગ છે? ના, મને એવું થયું કે બધા લોકો પોતે પેલો રજની થી પણ પોતે કે છે કે હું ભગવાન છું. બધા ભગવાન કેમ કહેવાય? ભગવાન નો તો તમને, મને શોખ નથી ભગવાન નો તો. અને તમને, તમને શોખ હોય તમને તો કોઈ કહે નહીં. ના ના, પણ કોઈ ને કે નહીં, કોઈ બાપ હોય કોઈ કે નહીં. ભગવાન કેવું એટલે જે તે વાત છે. ના ના, જેવી તે કોઈ થી આમ કેવડાવાય નહીં. અમને જૈન આચાર્ય બધા મળે છે કે મને કે સાહેબ આ ભગવાન કે છે તો ના કેમ નથી કેતા? તમે કેવડાવો ને? કયું ના કેવડાવાય? કે કોઈ ગોડો કેવડાવે કે કોણ તો સાથે કેવડાવે? બીજો કોઈ બોલે જ નહીં. આમાં હાથ ઘાલે જ નહીં. તમને શું પૂછવું છે કહો? તમારે કશું જ્ઞાન જોઈએ છે કે સોદો ઊંધો કરવા આવ્યો છે કહો? ના ના, હું સોદો સીધો કરવા આવ્યો. જે છે માલ વેચી દેવો છે કે લેવા આવ્યો છે? માલ લેવો છે. લેવા વાળા આવી ના હોય આવ્યો સોદા? વેપારી થયા જ નહીં તમે જોડે. વેપારી તો કેવો હોય? વિનય વાળો હોય. કેવો હોય? હું પોતે વેપારી છું. ના પણ વિનય વાળો છું. વેપારી વિનય વાળો હોય. કેવો હોય? પોતાનો નફો કરવો છે ને એટલે અમારા પાસેથી કામ કાઢી લે. શું કરે? પણ મને શંકાથી એથી પૂછ્યું. આપણને જો ખરાબ લાગ્યું હોય તો હું પાછું લઈ લઉં, પણ મને શંકા લાગી તેથી પૂછ્યું. મગજ ની બીમારીઓ લઈને ફરક આવા હિન્દુસ્તાન માં લગભગ લાખે જ માણસ ખરા એમના જેવા. મગજ ની બીમારી થઈ ગયેલી હોય કે ઉડતું હોય તે ખોટ ખાઈ ખાય. તે મારે એમને સમજણ પાડી કે ખોટવા ખાવ છો બા? હું તમને ભગવાન કહું છું એમ કહું. શું કહું? તમને ભગવાન કહે એટલે ખુશ થઈ જાય. પછી આ મગજ ની બીમારીઓ વાળા હોય છે. કેવું? આખા હિન્દુસ્તાનમાં લાખે હોય, વધારે ના હોય આવી વંશ. તમે સમજ પડે ને? પોતાનું કોઈ નાખે, બધું પોતાનું કોઈ નાખે. કેવું? આ વેપારી હંમેશા બીજા પાસે માલ લેવા જાય, વિનય રાખે કે ના રાખે? તમને અક્કલ લઈને, તમને અક્કલ નથી ને તમે માલ વેચાવે થાય એવું કે પેલો વેપારી પાસે નફો મળે આપણને? એમાં મગજ ની બીમારી વાળા લાખે માણસ હિન્દુસ્તાનમાં ખરા. તો ઓળખું, મારી પાસે આવેલા એક બે, હું ઓળખી દઉં કે આ મગજ બીમારી વાળો છે. અહીં આ બાજુ રોગ થયેલો હોય તો અહીં થયેલો હોય એટલે મગજ બધું ઘુમાયા કરે. તો સમજ પડે ને? પોતાનું હિત ના કરે, અમારું હિત થવાના, હિત ના થવા દે. સમજ પડે ને? અને સોદો એમનો ખોટો જ ખોટમાં જાય. નફામાં જાય એવું કઈ કરો. એવા સોદા ખોટા હોય ને એ સોદા કાઢવામાં તો તમે મહાત્મા પુરુષો બેઠેલા છો. ખોટા સોદા હોય તે ખોટ કાઢવા માટે તો તમે મહાત્મા પુરુષો બેઠેલા છો. હા, પણ મારું કેમ વેપાર સારી રીતે વેપાર કરવાની રીત હોય છે. અમારા જોડે સોદો કરવો ને તેની રીત હોય છે. રીત હોય કે ના હોય? રીતે કરવું પડે. વિવેક વિનય રાખવો પડે. એટલે કાકા વિવેક, વિનય ને વિવેક જોઈએ. બે દરેક તો તમે માણસ કહેવાય, નહીં તો માણસ જ ના કહેવાય. વિનય નથી, વિવેક નથી. દરેક થી સિવાય તો કામ થતું જ નથી. એનાથી પુરુષ જ ના કહેવાય જેનામાં વિવેક નથી. નફો કરે તો હું કર અને પ્રાપ્તિ કરી લો. શું કહ્યું? કામ કરી લો. કોઈ મોટો માણસ પોતાને મોટો કહેવડાવતો જ નથી. અમે હું તો અંબાલાલ મૂર્તિભાઈ છું, ભગવાન ને ઓળખો આવે તમે જોયા તમે ભગવાન દાદા ભગવાન? ના મેં જોયા છે, દાદા ભગવાન નથી કોઈ. હે દાદા ભગવાન નથી, હું તો અંબાલાલ મૂર્તિભાઈ છું. તમને દાદા ભગવાન દેખાય છે? ના નથી દેખાતા. તમને બધા દેખાય છે? તમને તમને દેખાતા ઉગાડીમાં છે? હા ઉગાડીમાં છે, દેખાતું નહી. આ બધા દેખાય છે, ભૂલ થઈ છે. દિવ્ય ચક્ષુ નથી, મેળવવા છે. આવા સોદા કરવાનો હોય એને સંત કે છે. અંગ્રેજીમાં શું કે છે? અંગ્રેજીમાં શું કે છે? સંત. વેપાર સારો કરે? કેવો વેપાર કરી લાવે? ન જાય તો ખોટ લાવે. તો લગ્ન કરી આવ્યો હોય તો સસરા પક્ષ વાળા કે છે હું નહીં મોકલવાનો આવે. સંત કરે છે, જો આ જાય તો ખોટ નો વેપાર લાવે. કઈથી આવી શીખ્યા આ બધું? આવું કઈથી શીખ્યા? આવું હું તો અંબાલાલ મૂર્તિભાઈ, મારે ભગવાન પણ મારે ક્યાં દેખ્યું? તમે ઊંચે બેઠો તેથી તારે કઈ દેખાયું? કઈ દેખ્યું તારે? કઈ ભગવાન નો ડોળ દેખાયો? તો બધું પછી જરાય નહીં. ત્યાર પછી તમને ક્યાંથી એમ લાગ્યું કે ભગવાન થઈ ગયા? પણ મેં આઈ નું જોયું ભગવાન તો છે પણ તમને દેખાતા નથી. અને આ તો ભાદરના પટેલ છે, પટેલ અંબાલાલ મૂર્તિભાઈ પટેલ. તમારે કોઈ જોડે ઝઘડો છે? કહો. ભગવાન જોડે ઝઘડો છે કે અંબાલાલ જોડે? કોઈની સાથે નહીં. ના ભગવાન જોડે ઝઘડો તો થયા હતા તમારે? ભગવાન ના નામ ઉપર જે માણસો ભગવાન કેવડાવે છે એના નામ ઉપર, બીજો કશો કોઈની સાથે ઝઘડો નહીં. આ બાજુ નો રોગ છે આ બધો. આ ભેગા થાય કોઈ રોગ લાડો પણ નીકળી જાય. આ રોગ મટી જાય, બહુ લાંબો નથી કાકા. એટલા માટે અહીં આવે છે, એટલા માટે આજે આવ્યા. નહીં તો અહીંયા ક્યાંથી આવવાના? ત્યાં ના આવ્યા હતા. અહીં ભગવાન હોય તે સાચો ભગવાન. રોકડો ભગવાન હોય ને તે સાચો. તમે માગો એ આપે. શું માગવું તમારે? કોમ પાછા વેપારી કરતા મને તમારી પાસે જ્ઞાન જોઈએ. એ તો કઈ માગો ને, મને જ્ઞાન આપીને મુક્તિ આપો. મુક્તિ આ સંસાર થી, મુક્તિ થી, આ માયા થી મુક્ત કરો. એમ માયા છોડીશ તો મારી મુક્તિ થશે ને? તમે શું છોડવાનું? હું છોડિયાલું ને? છોડાવો. હા છૂટવું છે તમારે? છોડવી છે. પણ તમે અમારા શબ્દ ને ઉપર માટી ના નાખશો? હા પછી માટી નહીં. હા પાંચરા બેસજો જરા, અમારે પાંચરું થવું પડે. આ બીમારી ઘણી વાર દાબી દેવાની. બીમારી આમ ઉભી થાય ને બે જ કહે ના, આમ ઠોકું ડહી રે કઈ એક જગ્યાએ. હવે જમતી બેહવા દે કઈ. સમજ આજ તમને કરીએ મુક્ત, જો તમારી ઈચ્છા હોય તો. આ માયા થી મુક્તિ થાય ને ત્યારે મને શાંતિ. ક્રોધ માન માયા લોભ માર ખવડાય ખવડાય કર્યા કરે. માયા જ માર ખવડાવે ને. અમદાવાદ રહો છો? અમદાવાદ એ ભગવાન આપણને માયા મુક્ત કરે. ભગવાન બધું કમાઈ ગયું. એટલું જાણવા સારું છે. બધા શાસ્ત્રો લખે ને? હા શાસ્ત્રો લખે. એટલું છે આ ગીતા, એટલું જાણવા સારું લખે છે. જાણવા સારું લખે છે પણ કઈ રીતે જાણે? હા આત્મા છે નહી કે છે. આત્મા શબ્દ અવર્ણનીય છે, અવક્તવ્ય છે. એટલે પુસ્તક માં આવે એવી વસ્તુ નથી. બરોબર નથી. તમે પુસ્તક ભણભણ કર્યા બે રીતે એને સોલ્વ કરી શકાય, રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી રિયલ વ્યૂ પોઈન્ટ થી સોલ્વ કરી શકાય. તો રિલેટિવ ને રિયલ જે હકીકતને રિયલ કહે છે જગત, તો શું કહે છે? એટલે આપણી ફસામણ છે, ખાલી માન્યતા ની ફસામણ છે. ખરેખર હકીકત માં એવું નથી, હકીકત માં એવું છે. પાંડેલો માણસ માન્યતા જ હોય છે ને. આપણે આપણે જોયું હોય કે આ પાંડે તો દર વખત પહેલા તો ઓળખાણ નતું, અને તારે ભાઈ મરી ગયો રડે છે. ત્યાંથી આ મમતા ભાઈ થઈ પ્રવેશ કરે અવગત્ય જીવ તો કે એ બીજો આત્મા પેલામાં પ્રવેશ કરે એક તો હોય જ ને કે છે. એટલે આત્મા ઉપર આત્મા નું વર્ચસ્વ આવે ખરું, વર્ચસ્વ આવે. આત્મા એ પરમાત્મા ખરો ને? આત્મા એ પરમાત્મા ખરો ને? આત્મા પોતે જ પરમાત્મા છે. એક આત્મા ઉપર બીજા આત્મા નું કેવી રીતના વર્ચસ્વ? હા, એ તો વેર છે તો હજી બધું એવું થાય. આત્મા ને ક્યાં વેર છે તો હજી એવું ચાલે? જ્યાં સુધી અજ્ઞાન છે તો હજી બધું આ જ્ઞાન ભાન થયું. હું પરમાત્મા છું તો કશું જરૂર પણ નથી, ભાન નથી ને? જીવ જ ગણાય છે પોતે પરમાત્મા. જ્યાં સુધી અજ્ઞાન હોય તો બધું આ સ્વતંત્ર આત્મા તો છે જ નહીં ને, છૂટો એકલો હોય તો પરમાત્મા જ છે. પણ પરમાત્મા દશાની નથી ઉત્પન્ન થઈ, છે ખરો પણ એને વર્તનામાં એ નથી. વર્તનામાં તો હું મન ઉભય છું કે હું ચંચળ છું કે હું કાશી છું, એવું જ છે. આત્મા ઉપર એમનો પ્રશ્ન છે, શરીરમાં આત્માનું સ્થાન મહત્વનું કયું છે? કઈ જગ્યાએ છે આત્માનું સ્થાન? શરીરમાં આત્માનું સ્થાન કયું છે મુખ્ય? કઈ જગ્યાએ નથી, આ વાળમાં નથી. આ નખ છે ને, જેટલો નખ કાપ્યો છે એ ભાગમાં નથી. બીજે બધે જ છે. કઈ સ્થાનમાં છે એવું પૂછાય છે ને, કયા સ્થાનમાં નથી એમ પૂછવાનું. એટલે કયા સ્થાને નથી એમ પૂછવાનું. જો નખ વધારે નખ એમ કે છે કે સામાન્ય રીતે આત્મા તો મગજમાં જ હોય, અને આ જ્ઞાન તંતુઓ ને લીધે પેલી ટાંકણી ની ખબર પડે. આખા શરીરમાં આત્મા છે, મગજમાં તો મગજ હોય, મગજમાં તો મગજ હોય, એટલે મશીનરી છે. ત્યાંથી બધું આ બધી અંદર ની બધી ખબર આપવાનું સાધન કર્યું. આત્મા તો આખા શરીરમાં જગ કોટો વાગે ઉતર. ફોટો જ આત્મા નો છે, ફક્ત એની પર પડદો ચડી ગયો. ફોટો એનો એ જ છે, આત્મા નો ફોટો પછી એનો એ જ. કારણ એટલે આપણે શું કહેવા માંગીએ છીએ કે આ પંચ ધાતુ ની વસ્તુ છે, આપણે બાવીએ તો પંચ અમુક બધા બીજા બધા હરખા ભાઈ કરી જાય, થોડાક પુરા રહે ને, તે આપડા લોકો નદી માં રાખવા લાગે. જો એટલે પુરાવો જ ના રહે, પુરાવો જ ના રહે. મિયાબેન ને કબરો નો પુરાવા રહેવાના અહીંયા આગળ સુલેમાન ને દાટેલો, અહીંયા અશરફ ને દાટેલો, ઉપર લખે અશરફ આ એ કબ્રસ્તર બરોબર. આપણા લોકોએ બહુ ખરે ઊંડી ઊંચી કરેલી કે આ વ્યક્તિ ઉપાધિ જ નહીં પછી કોઈ જતું. પાંચ ધાતુ ની બને આપણે બારી મેટેલ પંચે ધાતુ રાજી મળી શું પડે પછી દેશો કબર માટે જગ્યા નથી મળતી. હવે તો મજા જ એના બધા જૈનો સુપર ના લાકડા ની પાડે પેલા ચિંતા લોકો હોય એને સંતોષ થાય કે હવે એમને સુપર ના લાકડા ની પાડે પરમાણુ થયેલો છે ને એ પરમાણુ સુખદ જોડે મળતો આવે છે તારે સુખદ જેવી થાય નહીં તો બાવરી જ જેવો થાય. અમને ફૂલો કરે તો લોકો શું કે આપણે બધા ફૂલો શું ચડે છે ફૂલ જેવું કઈ પરિણામ બધા પરમાણુ ભેગા થયા ચાર ફૂલ ચડે છે ચડે ને નહીં તો કોંકરા પડે દેખાવા દેખાવાનું પ્રમાણ હોય તો કોઈ દેખાડા પડે ફૂલ ને બધે એવું આ તે છે ને સુખડે એવા સંતો હોય છે દિલ પણ સુખડ જેવું છે તારો ભલે એ સુખડ કેટલાક કોઈ મર્દાને તિરસ્કાર કરે લાતે મારે છે તો એ બેનું ફળ ખરું અને કેવું ફેર કેવું અને એ બંને નું ફળ ખરું અને એમાં ફેર ખરો ફળ માં એમ લાતો મારે ના ના એ આત્મા હોય કે ના હોય એ દેહ છે ને એ દેહ ને જે કઈ કરવામાં આવે એ આત્મા આની હાજરીમાં જ કરે છે એ રીતે ગુનો લાગુ થાય. ખાલી આ આ ફોટો બાળી ગયો ને તો એ મહાત્મા બાળી ગયા બરોબર તિરસ્કાર થી ના ભરાય છોકરા જોઈન્ટ થી બાળી ગયેલા તિરસ્કાર કારણ કે આ આરોપી હાથું ક્યાં છે એ આરોપી બીજું સેકન્ડ આરોપી તો આટલ તો નહીં ચાલે કેવું પૂછે અને બધું એ પૂજે ને એટલે સહજતા આવતી જાય સહજતા આવે એટલે દુઃખો ઉભા ના થાય અને આત્મા આ બે સહજ સહજ એટલે આત્મા તો સહજ જ છે જ આ બે આ સહજતા લઈને આત્મા એટલે અમારે ઉત્પન્ન થોડું ઊંચી છે આગળ આખું કાય ને ત્યાં થાય તો કદાચ વધુ પણ જ આપતા તો મુદ્દે સાહેબ વળીએ છીએ કાલે તો આગળ એટલું બધું પૂછ્યા હતા આપણે જાણીએ આપણે દીકરો બધા માલ આવે અંદર સસલા થઈ જશે કઈ ભણેલા બી જોડી બધા બધા બધે આપણે ના બધે ચક્ર પડશે પોતે તમે એવું વાંચો છો શું કેવા અને તે વ્યવહાર ના છે ને બીજા રામચંદ્રજી ની આબરૂ આ દુનિયા નહીં રહી. સારી રામચંદ્ર જીવાની આબરૂ ના રહી તો આ બધા માટે જ્ઞાની પુરુષ ને સહને આવી જવા દુખો પોતાના જેમાં બેને વાંતરે છે ને એવું આવક ને વાંતરે છે. શું કરે છે અમે ધંધો કરવા જેવો નથી. હા અમે બેસી લેજો બે વર્ષ આપડે પરીક્ષા થશે તો આવતો ફેરે આવું થશે તો કઈક કઈક સતત આવતો નથી જ આવે આત્મા પ્રાપ્ત કર્યા પરીક્ષા આવે ખરી રાખવાની જરા પરીક્ષા. આપડે કઈ આ કઈ કાયમ નું વસ્તુ આ તો ટેમ્પરરી એડજસ્ટમેન્ટ છે. શું છે ભાઈ તો કેવો લાગે ને ના જરાય નઈ કોઈક વખત સ્થળી કાઢી જવાય પણ તરત જોડા ઉપર અને આ બધું ભટક ભટક કરાવડા કરે ને કારણ કે એને બાપવાનો છે. શું કરવાનું છે? શુદ્ધિકરણ કરવાની છે. આ કાચ્યું હોનું હોય તેને ચોખ્ખું કરવા શું કરવું પડે? ભઠ્ઠી પર ચડાવવું પડે. ભઠ્ઠી તેવી આ ભઠ્ઠી પર ચડાયેલા લોકો છે. એ બાપ બાપ બાપ ઉકાળ ઉકાળ કર્યા કરે. ઉકાળ એટલે એવું શુદ્ધિ કાંઠે પડે. ઉકાળે તોય શુદ્ધિ નથી થતી. તોય ના થાય બધી શી થાય છે? કેટલા અવતાર થી આવું કરાયા કરે તમે? આ તો જ્ઞાની પુરુષ ની પાસે આવ્યો એટલે જ્ઞાની પુરુષ ના માં 14 લોક નો નાથ બેઠેલો હોય. કે 14 લોક નો નાથ આખા બ્રહ્માંડ નો માલિક. પછી તો શું બાકી રે? એટલે તમારે અહીંયા આગળ આ લાભ થાય. નહી તો આ લાભ હોય નઈ ને. નહીં તો અમારે છુટકારો મેળવવો હોય તો આ સાધુ સંન્યાસી જુઓ ને આખો રાત દાડો બહેરી છોકરા છોડીને દોડ કામ કર્યા કરે તો કશું પામતા નથી. તોય કકડાટ ન કકડાટ શિષ્ય ને બેને વળતા જ હોય. શિષ્ય ને બેને જોવા મેળવી જ હોય આખો દાડો. જયારે આપણે મળીએ ત્યારે આપણે મહારાજ ને આપણે કઈ મહારાજ કેમ આ શું છે? કે પેલો નથી સારો આ શિષ્ય એટલો બધો ખરાબ મળ્યો છે. એટલે આપણે જોડે આપણે જાણી ના રહ્યું શિષ્ય ખરાબ છે. આપણે શિષ્ય ને પૂછવું કેમ ભાઈ આ શું છું? આ ગુરુ મહારાજ રાતી મળ્યા છે એવા ખરાબ મળ્યા છે કે કોની વાત સાચી? એમાં બે શુક્રવારે વેચી દેવા છે આ ગુજરી માં વેચી દેવા છે. આવો માલ છે બધો કચરો માલ રબીશ મટીરિયલ. એમનો દોષ નથી બિચારાનો તો. કારણ કે કાળ એવો આવ્યો છે તે કાળ ને લઈને શું થઈ છે બધું. નાની પુરુષ પાકે કાળ એવો આવે વારો લાગશે કેમ અત્યારે તમારે જ્યાં કાયમ પ્રકાશ હોય બધું જાણતા હોય પછી બાકી જ ના હોય ચાલવાનું. સમજ હોય ને જ્ઞાની એટલે અજવાળું. અજવાળું એટલે કોઈ જાતનું અંધારું જ ના હોય. બધું જાણતા હોય સી રીતે ચાલે છે કોણ ચલાવે છે સી રીતે ચાલે છે આ બપોર ખબર પડી ને બધું એ જાણતા હોય. ઈશ્વર શું આ કોણ ચલાવે છે? આ તો તમે ચલાવતા નથી અને બાવા ચલાવતા નથી. શું ઓળખ કેવી રીતે ઓળખો? એના માટે તો નેત્ર જોઈએ. મુમુક્ષુ ના નેત્ર ઓળખી લે. શું કહ્યું? જો તમે મુમુક્ષુ છો તો જ્ઞાની તત્વ ઓળખી લે, અને જો મુમુક્ષુ નથી તો ઓળખાય નહીં. જો નહીં બેઠા તો ઓળખાય છે, અહીં બેઠા તો ઓળખાય. અને શું કહે? મુમુક્ષુ નથી. મુમુક્ષુ તમે દેખતા ને હાથે જ ઓળખી જાય. કેવું? દેખતા ને હાથે જ ઓળખી જાય. મુમુક્ષુ એટલે સમજ્યા તમે? મોક્ષ ની જેને ઈચ્છા છે તેને ઓળખી જાય. જ્ઞાની પુરુષ ઓળખવાનું શું ખામી હોય? જ્ઞાની પુરુષ તો પોતે પરમાત્મા થઈને બેઠેલા હોય. શું કહ્યું? અહંકાર સિવાય ના, તેજે અહંકાર ના હોય. કેવું? હવે અહંકાર રહીત તો આ જગત માં કોઈ જીવ માણસ હોય નહીં. એકલા જ્ઞાની પુરુષ એક જ જળ એકલા હોય. અહંકાર વગર હોય ને, એના શું પૂછવાનું? તો જ્ઞાની પુરુષ જે પૂછવું હોય આ જળડા બધા પ્રશ્ન પૂછાય. શાસ્ત્રો પણ હોય શબ્દો, સમજ પડે ને? કારણ કે વેદાંત ની ઉપર છે. કોણ છે? ચાર વેદ શું બોલે છે? ધીસ ઇઝ નોટ ધેટ, કે છે. તું જે આત્મા કહો છો તે આ નોય આત્મા. આત્મા ગોટું જ્ઞાની. આત્મા અવસ્તવ્ય છે ને અવર્ણનીય છે. કેવો છે? તે શબ્દો થી ઉતરેવો નથી. એટલે મુમુક્ષુ થઈ ના આવો. આમ સમજ પડે નઈ? મુમુક્ષુ થશો તો મેરે જ્ઞાની તો ઓળખે છે. આજે ઓળખે છે જ્ઞાની. નાનો છોકરો ઓળખે ને? આવડા આવડા ધોળવાના છોકરા ઓળખે. તમે આવડા આવડા કેમ ઓળખતા? એનું કારણ વાંખમાં રોગ છે. શું છે? દ્રષ્ટિ રોગ છે. શું છે? નાના છોકરા ઓળખી જાય જ્ઞાની પુરુષ ને. દ્રષ્ટિ બી ઓળખે કે ના ઓળખે? આ બેબી બેબી બધી ઓળખી જાય. દ્રષ્ટિ રોગ વાળા ના ઓળખાય. દ્રષ્ટિ રોગ કેવી રીતે હોય? હું કઈ છું કે છે, અલ કેમ જ છું તે આખો દાડો છોકરો ખા ખા કરે છે. ખબર પડે ને? આખો દાડો છોકરો વાગતી હોય ને કે હું શું કહીશ? એટલે પણ કેમ જ છું તે આ મહારાજ ભારત બધા એવું બોલે છે. હું છું અરે કેમ જ છું પડશે કેને? કોતો મોક્ષ માં છું, કોતો અજ્ઞાનતા માં છું. બે માં બે જ ખાડા છે, સીધો ખાડો નથી. કોતો ઘોર અજ્ઞાનતા માં છું, એ કોતો મોક્ષ માં છું. તો એને બધે આ ખોટું ઇગોઇઝમ લઈને ફર્યા કરે બધા. સમજ પડે ને? કશું સમજણ ના પડે, આટલી સમજણ નહીં પડે. તે પેલા ઇગોઇઝમ બહુ હોય. છોકરો ખાયા કરે આખો દાડો. ખબર પડી ભાઈ? એટલે દયા થઈ જવું પડશે આમાં. જ્ઞાની પુરુષ ને તો ધાનો દોડવાનો છોકરો ઓળખી જાય. કારણ કે નિર્દોષ છોકરો. અને આ મોટી ઉંમર ના હોય તો કોક જ ના ઓળખે. એનું શું કારણ? કે ભાઈ દ્રષ્ટિ રોગ થયેલો હોય. કેવો રોગ થયેલો હોય? દ્રષ્ટિમાં રોગ થયેલો હોય. ઓળખાતા બહુ વાર લાગે. સીધું ઓળખાય પોતાનો રોગ કોણ કરે? શું નામ તમારું? જતીન. જતીન મારો માવો છે. જતીન એમના દીકરા છે. હા, શું નામ? જતીન. જતીન. હા, જતીન નામ છે. તે ખરેખર જતીન છો? તે કોણ છો? ના, તમે કોણ છો? તમે જાણો, હું જાણું. તારે એમાં શું કહે? હું નથી જાણતો કે છું. તાર જતીન છો એટલું જ જાણો છો. મહી તો જ્ઞાની પુરુષ દેખાયા પછી દેખાય, નહી તો મહી તો બધા ઇસ્ત્રીઓ દેખાય. આમ મોસમ બીજી રાત છોકરાઓ ઇસ્ત્રીઓ દેખાય. મેં કીધું એટલે કોઈના ટેકાની તો જરૂર પડે એમ. એટલે કોઈના ટેકાની જરૂર પડે. ના ના, એ તો કૃપા હોય ત્યારે અંતર્મુખ થઈ જવાય. કૃપા સિવાય અંતર્મુખ કેમ કરી થાય? નહી તો ભાઈ લોકોને કારખાનો દેખાય ને મોટી મોટી બધું દેખાય. ભાઈ કૃષ્ણ ભગવાન શું દેખાય? મોરલી વાળા. અરે મુવાન હોય માયા છે તો હોય. કૃષ્ણ ભગવાન તારી પાસે આવે છે રીતે? અરે બધું એક્ઝેક્ટ રૂબરૂ શું દેખાય છે? મોરલી હાથ માં માયા થાય. એક કૃપા ક્યારે થાય? એક કૃપા ક્યારે થાય? કૃપા તો જ્ઞાની પુરુષ ને દર્શન કરે, વિનય કરે, એમની આજ્ઞામાં રહે ત્યારે કૃપા થાય. એમને એમ તે કૃપા થતી છે. એમને કઈ હમાવારિયા થવાથી કૃપા થાય? જ્ઞાની પુરુષ નો વધારો નથી, પણ હમાનું કેટલું બધું નુકસાન થાય. અમને તો ગાળ દેતો વધુ નથી, ખબર પડે ને? પણ તમારી શી દશા થાય એમાં? એટલે અમે તમને સમજણ પાડીએ, પોસરારો શું કહીએ? હાફ ધર્મ પહેરતી વખતે વાંખો ચાલે કે હાફ ધર્મ પહેરતી વખતે વાંખો ના ચાલે? ટિકિટ સીધો થઈ જાય એવું અહીંયા આગળ સીધું થઈ જવાનું હોય કેવું? ખબર પડે ને? અહીંયા આગળ વાંખ વાંખ ના ચાલે, નહીં તો સીધું આજ્ઞામાં રહેવાનું હોય. આ જ્ઞાની પણ દર્શન જ ના થાય, સમજે ને? એટલે વાંખ્યો આમ કરી કરીને દર્શન કરજો, ખબર પડે ને? રોગ ભરેલો છે વાંખ્યોમાં. કોના પુસ્તક વાંચ્યો છે? આટલો બધો રોગ થઈ ગયો? સારા કર્મો તો આપણને ખૂબ જોઈતું હોય સારા કર્મ કરવાના, નહીં તો જરૂર નથી સારા કર્મ. શું કહ્યું? સમજે ને? આપણને અશાંતિ ના ગમતી હોય તો સારા કર્મ કરો, અને અશાંતિ ગમતી હોય તો પછી ખોટો કર્મ કરો ને. તેને મોક્ષને લેવા દેવા નથી, કર્મોને એને મોક્ષમાં લેવા દેવા નથી. મોક્ષને તો કર્મો એટલે શું? કરતા કરતા પડે. કેવું? તમે સમજ પડે ને? જ્યાં સુધી કરતા છે ત્યાં સુધી મોક્ષ નથી. જ્યાં સુધી કરતા છે ત્યાં સુધી મોક્ષ હોય? કરતા એ જ ભ્રાંતિ, એ જ ભ્રાંતિ. હું કરું છું, તમે એક સંદાસ જવાની કોઈને શક્તિ નથી આ વર્લ્ડમાં. કોઈ એવો માણસ પાક્યો નથી કે સંદાસ જવાની પોતાની સ્વતંત્ર શક્તિ. શું કરો તમે? અત્યારે વકીલાત નું શરૂ કર્યું છે. હે? વકીલાત નો ધંધો શરૂ કર્યો છે? એમ નહી, તમે વકીલાત તમે કરી શકો એમ શું છો? કોઈ અજ્ઞાત શક્તિ મને અહીં લઈ આવી. હા, એ શક્તિ ને ઓળખો. આ બધું અજ્ઞાત શક્તિ કરાવડાવે છે બધું. શક્તિ ને ઓળખવાની દ્રષ્ટિ એ વકીલ બનાયા, તે વકીલ અજ્ઞાત શક્તિ બનાયા. અને મનમાં ફૂલ આવ કે હું વકીલ થયો, વકીલ થયો. અરે ભાઈ, અજ્ઞાત શક્તિ કર્યા તેમાં તમારું શું? કઈ જ નથી યાર, નથી. આપણે કઈ નથી યાર. હા બસ, એ શક્તિ ને ઓળખે એવા આશીર્વાદ તમારા જેવા કોઈ પાસેથી મળે. એ શક્તિ ને ઓળખાય એવા આશીર્વાદ તમારા જેવા પાસેથી કઈક મળે એવું કરો એમ કે. અરે એવું, એક ટુકડા ટુકડા શા માગો છો? તે એટલે એક ટુકડો હોય, એક શક્તિ આપીશ તો પાછું બીજું રહી જશે. એવું સમાધિ રહેશે ને? સમાધિ ક્યાંથી લાગશે પછી? એવું માગો કે જે પછી માગવું ના પડે. એટલે એક એવું માગી લો બધું અહીં આવી જાય. આવું કેવું માગવા? વકીલ ને વકીલાત કરતા ના આવડી તમને? હજી શરૂ કર્યું છે દાદા, હજી ઘડાયેલા નથી, શરૂ કર્યું છે હજી. એમ એવી રીતે માગી લો બધું મય આવી જાય. તો એમ કે એના એના એને શ્રેયકારી જે કઈ હોય તે તમે આપો, એ કઈ માગતા બી નથી આવડતું. એમ તો એને માગતા આવડતું નથી, હવે તમે આપી દો કે એના શ્રેયમાં જે એને જે શ્રેયકારી એનું શ્રેય થવાનું હોય કલ્યાણ થવાનું હોય. અત્યારે તો અમે તમને છે તે ઉપાય બતાવી દઈએ. ઉપાય ઉપાય સમજે ને? તમારે કરવાનો નહીં, પણ ઉપાય બતાવીએ એ પ્રમાણે કર્યા કરવાનો. સમજે ને? તમારે કરતા તરીકે નહીં, આજ્ઞા તરીકે. એટલે તમારે કરતા ના થાય. અને ફરી વાર કે અમે તમને બધી એ ચીજ આપી છે, આ બધાને આપ્યું છે એ ચીજ આપી છે. ફરી વાર કે આમ તમને ખબર પડે આવી જશે. પણ આત્મા પરમાત્મામાં વિલીન થાય છે. એક અવતારી નહીં, બીજા અવતારમાં, બીજા નહીં તો ત્રીજામાં, તો એ ખરી વાત છે? વિલીનીકરણ છે જ નહીં ત્યાં આગળ. આ સરકારમાં વિલીનીકરણ થાય છે. આત્મા વિલીનીકરણ, આત્મા પોતે જ પરમાત્મા છે. શું છે? એ પોતે જ પરમાત્મા છે. સમજે પડે ને? પછી એને તમને ભાન થાય છે. તમને શું નામ ભાઈ નું કહ્યું? જતીનભાઈ. જતીનભાઈ, હું જતીનભાઈ છું એવું ભાન છે તમને. તે જયારે આત્મા છું એવું ભાન થશે ત્યારે પરમાત્મા નું ભાન થશે તમને. એ આત્મા એ જ પરમાત્મા, તમારો આત્મા એ જ પરમાત્મા છે. શું છે? એમનો આત્મા એ પરમાત્મા. સમજાય છે? વિલીનીકરણ આ બધા લોકોએ લખ્યું છે ને, લોકોનો મગજ ખલાસ ખલાસ કરી નાખવાનું. શું વિલીનીકરણ થતા હશે? આ કઈ સરકાર નું રાજ છે? આનો આજ આત્મા. શું કહ્યું? એનું ભાન થયું નથી. અત્યારે બેભાન પણ આમાં છું આત્માના. આત્માનું ભાન નથી. શું છે? અત્યારે તમને હું જતીન છું એ ભાન છે. પટેલ છો? દેસાઈ. દેસાઈ છે. દેસાઈ. દેસાઈ. હું દેસાઈ છું એ ભાન છે. હું જતીન છું એવું ભાન છે. સમજ પડે ને? પણ હું આત્મા છું એવું ભાન નથી ને. તમને રસિકભાઈ એમનામાં આત્મા દેખાય છે? તમને દેખાય છે એમના? હોય દેખાય છે? પેલા પહેલા નહીં દેખાતા એમના દેખાય ને? એટલે તમારા આત્માને બધા જુએ છે. આ બધા જુએ છે. તમારી અંદર બેઠેલા આત્માને જુએ છે. અને એ જ પરમાત્મા છે. વિલીનીન કરવાનું હોય ને તમારું, તમને આ પરમાત્મા દેખાય છે ને? આ બકરી માં હું પરમાત્મા દેખાય છે. આખા પરમાત્મા બકરીમાં બેઠેલા છે, ગધેડામાં બેઠેલા છે. એટલે વિલીનીકરણ જેવું વાત જ નથી. સમજ પડી? આ બધું જે વાંચી લાયા હે ને એ બાજુ એ મૂકી દેવાનું. એ બધું અત્યાર સુધી જેને વલોવાથી જરાય મોખણ ના નીકળે એને શું કરવાનું? ફેંકી દેવાનું. ફેંકી દેવાનું, ઢોળી દેવાનું. સમજ પડી ને? પૂરતી મહેનત ફૂટી પડી માથે પર અને મગજમાં તોરી પેથી. શું પેઠું? હું કઈક જાણું છું, શું ચક્કર જાણું છું. તે લાતો ખાઈ ખાઈ મરી ગયો, ઠોકરો ખાઈ ખાઈ મરી ગયો. ઠોકર ખાયેલો દમ નીકળી ગયો. દાદી કીધે તું મનમાં માની દે. શું તમે સમજ પડે ને? હું કઈ જાણતો નથી એમ કે છે. બસ હું કઈ એ જ દાપણ નો વાક્ય કહેવાય. સમજ પડે ને? હું કઈ જાણતો નથી. કશું વાંચવાનો? જો ભગવાન ના કોઈ ઉપરી હોય, ભગવાન જેને વશ કર્યા હોય તો કોને વશ થતા હશે? એ કારણ કે અહંકાર એમના હોય નહી તારે ભગવાન વશ થાય. શું થાય? આ જે દેખાય છે ને એ દાદા ભગવાન ન હોય. તમે દાદા ભગવાન જોયેલા ખરા? આ તો ભાદરના પટેલ છે. શું છે? કોણ છે? ભાદરના પટેલ છે. આ દાદા ભગવાન બેઠા છે. તે તમે અમને જાણતા છે નઈ? એને જાણીને નથી આયા. એને જાણીને નથી આયા. આ તો મંદિર કહેવાય, ભગવાન નું મંદિર કહેવાય. સૌ ઉદ્ધવ નો નાથ અને એનું મંદિર. કેવું મંદિર હોય? સુગંધી વાર હોય મંદિર ને? પવિત્ર હોય. સુગંધી ખાલી ખાલી અંગૂઠો હડે છે ને ત્યાંથી જ મુક્તિ થવા મળે. અહીં હડ્યો ચરણમાં જ મોક્ષ. જ્ઞાની ના ચરણમાં જ મુક્તિ. શું કહ્યું ને? તારે બોલો, મંદિર કેટલું બધું કેટલા કલાકમાં એ મુક્તિ આપી? એક જ કલાકમાં. અંગ્રેજો કે છે કે આ કોણ કુભાર થાય. શું થાય? તો ક્યાં થાય છે? કેમ ક્યાં થાય? બોલો, કેમ ક્યાં થાય? કેમ ક્યાં થાય? તમારા જેવામાં જ થાય ને, એટલે જ આવીએ ને. કે છે તમારા જેવામાં જ વ્યક્ત થાય, બીજે કશે થાય નહીં, એટલા માટે આવી થાય નઈ. એટલે કોક જ ઘેર અજવાળું પૂરું થઈ જાય. પછી અજવાળા પછી દીવા હશે બધા. એક દીવા પછી બીજા દીવા થાય. પણ વાસિમ તો દીવો કોક જ ખરો થાય. અમને આ સુરત સ્ટેશન પર થયેલો દીવો. સુરત ના પેશન્ટ ચપની માફક તો કેમ કલાક અડધો કલાક બેસીને જપ કરીએ તો શુદ્ધાત્મા, રાત્રે આપણે શુદ્ધાત્મા નું જપ કરીએ એટલે જપની માફક કલાક અડધો કલાક બેસીને તો એ કેવું રહે? એમ જેટલો વખત જપ કરો ને આ તો શુદ્ધાત્મા નો જપ એટલો એટલે આ જપ જ આપ કરો કરો તો તમને વાંધો નહીં. હાજુ એનો વાંધો એ જ મૂળ સ્વરૂપ છે આપણું. હાજી આ બધું સ્થૂલ કહેવાય, આ કૃષ્ણ નું નામ દે રામ નું નામ દે એ બધું સ્થૂલ કહેવાય. શું કહે? સ્થૂલ સૂક્ષ્મ અને આ છે તે કારણ કહેવાય. શું કારણ? કાર્ય ફળ આપે. શું આપે? કાર્ય ફળ આપે. આ કારણ ભજના કહેવાય. આજ્ઞા પાપ છે તે રિલેટિવ રિયલ તો જો કર્યા કરું તો ઘણો અભ્યાસ કરો છો એને દુઃખ થાય નહીં એ રીતે તમે કામ લયા કરો. એ ક્રમણ કહેવાય. ક્રમણ વ્યવહારિક વસ્તુ. અતિક્રમણ ક્યારે? કે તમારે ઉતાવળ હોય એ ચા પીવા ગયો હોય એટલે તમે બુવા બૂમ કરો ને આવે તરત થતા કઈ ગયો તો લડાયક આમ તેમ તેમ તે કરો ને તારે અતિક્રમણ કર્યું કહેવાય. સમજે ને? અતિક્રમણ થઈ જવું એ સ્વાભાવિક છે પણ પ્રતિક્રમણ કરવું એ આપણો પુરુષાર્થ છે. એ જે કર્યું એ ભૂસાઈ જાય. દાંત પડેલો ભૂસાઈ જાય પ્રતિક્રમણ થી. સમજાય છે ને? સમજી ગયો. ઘરમાં છે તો દાળ જરા જરા બધા ભેગી થઈ ગઈ હોય એટલે આપણે ઘૂમ પાડીએ ત્યાં દાળ બગાડી છે આમ છે તેમ છે ઉપાડી પછી આપણે ખબર પડે કે આ તો ભૂલ થઈ. આપણે સંભાળ નિકાલ ના કરો ફાઇલ નો. બરાબર. ફાઇલ નો સંભાળ નિકાલ કરો એટલે શું હોય? આપણે દાળ ને છે તે ઓછી લઈ ગમે તેને ઉકેલ લાવવાનો. સમજી વ્યવહારિક રીતે ત્યાં બધે આપણે પછી પ્રતિકોળ કરવું પડે. આ પ્રતિક્રમણ એટલે શું? શૂટ ઓન સાઈટ. દો છતાં ની હાથે શૂટ કરજો. એવો દોષ દેખાય છે ખરો ને? તરત આવી જાય જયારે દોષ દેખાતા થયા ત્યારથી જાણું મોક્ષ માં જવાની ટિકિટ બની ગઈ. હાજી પોતાનો દોષ કોઈને દેખાય નહીં. આ બધા સાધુ સંન્યાસીઓ આચાર્યો બધા પણ પોતાનો દોષ ના દેખાય. મૂળમાં મોટા મોટી ખામિયા. અને આ વિજ્ઞાન એવું છે કે વિજ્ઞાન તમને નિષ્પક્ષપાત રીતે જજમેન્ટ આપે છે. કે નિષ્પક્ષપાત? હા, પોતાના બધા દોષ ખુલ્લા કરી આપે. થઈ ગયા પછી કરી આપે પણ ખુલ્લો કરી આપે ને. ભલે થઈ ગયું થઈ ગયું એ તો શું જુદું છે. ગાડી સ્પીડ ભારે હતી તે કપાઈ ગયો. ગાડી સ્પીડ ભારે હતા કપાઈ પણ તારી ખબર પડી ને. કોઈને ખબર ના પડે આ સારું સંન્યાસ કોઈ નહીં કશી જોર થયેલો ખબર ના પડે ને ટૂટ ઓન સાઈડ કરે નહીં. તો વખત પોતાને એમ લાગે કે દોષ થયો છે જરા બહુ ભારે થઈ ગયો હોય તો મનમાં એમ સમજે કે આ ખોટું થયું ચાલુ. પણ પછી કોઈ કાંઈ કહે ને કે આવું આ નિશ્ચય જોઈ કર્યું મહારાજ તારા ઉપરથી ઉપરથી પોતા એનો પોતે પોતે ભૂલ થઈ છે એવું જાણે છે છતાં અવરું બોલે. શું બોલે? તમે સમજતા નથી અમારો શિષ્ય કેવો છે તમે એવું કરવા જેવો છે એવું બોલે. તમે જોયું ને બીજી ભૂલ કરે પાછળ માપું બોલે ઉડતું ઉડું છે. જ્યાં ખાડો નતો જ્યાં ટેકડો હતો ત્યાં કાળો કરી આપે મારે એના અહંકાર હાથવા માટે. કેવું? અહંકાર સાચવવા માટે. એવું કરે ના કરે? ના ના કોઈ ના કરે. કરે કરે એનું પોતાના અહંકાર હાથવા માટે બધું કરે. અને આ બધા આચાર્ય વાચાર્ય બધા એવું કરે કારણ કે અહંકાર તો હાથવો જ પડે નહીં. નહીં તો કોઈ જોડે ઉભી જાય શું કરી જોઈ જવાનું. ભલે સ્ત્રી ના હોય પણ અહંકાર જોડે તો ઉભી જવાનું ભાવે ને, પણ અહંકાર તો હાથે નહીં તો ઉભી જાય કોઈ જોડે. એટલે એને પેલો હાથે એટલે દોષ દેખાયા ત્યાંથી જાણવું કે